વાલ્મીકિ રામાયણ કિષ્કિંધાકાંડ 23મો સર્ગ તારાનો વિલાપ. તે સમયે વાનરરાજનું મુખ સૂંઘતી સૂંઘતી લોક પ્રસિદ્ધ તારાએ રડીને પોતાના મૃત્યુ પામેલા પતિને આમ કહ્યું, વીર, દુઃખની વાત છે કે તમે મારી વાત ન માની અને હવે તમે ઘાસથી છવાયેલા અત્યંત કષ્ટદાયક અને ઊંચા નીચા ભૂમિતળ પર સૂઈ રહ્યા છો. વાનરરાજ, ખરેખર આ વસુધા તમને મારાથી પણ વધારે વહાલી છે, તેથી જ તો તમે એનું આલિંગન કરીને સૂઈ રહ્યા છો અને મારી સાથે વાત પણ કરતા નથી. વીર, સાહસભર્યા કાર્યોમાં પ્રેમ રાખનારા વાનરરાજ, આ શ્રીરામરૂપી વિધાતા સુગ્રીવના વશમાં થઈ ગયો છે, તમારા નહીં. એ ઘણા આશ્ચર્યની વાત છે. તેથી હવે આ રાજ્યનું સુગ્રીવ જ પરાક્રમી રાજા તરીકે શાસન કરશે. પ્રાણનાથ, મુખ્ય મુખ્ય રીંચ અને વાનરો જે મહાવીર એવા તમારી એ સેવામાં રહ્યા કરતા હતા, એ બધા અત્યારે ભારે દુઃખથી વિલાપ કરી રહ્યા છે. પુત્ર અંગદ પણ શોકગ્રસ્ત છે. એ વાનરોનો દુઃખદ વિલાપ, અંગદનો શોકપૂર્ણ ઉદ્ગાર અને મારી આ કાકલુદી ભરી વાણી સાંભળીને પણ તમે જાગતા કેમ નથી? આજે જ આ એ જ વીરશૈયા છે જેના પર પૂર્વે તમે જ અનેક શત્રુઓને મારીને સુડાવ્યા હતા, પરંતુ આજે સ્વયં યુદ્ધમાં હણાઈ જઈને તમે એના પર સૂઈ રહ્યા છો. વિશુદ્ધ બળવાન કુળમાં ઉત્પન્ન યુદ્ધપ્રેમી તથા બીજાને માન આપનારા મારા પ્રિયતમ, તમે મુજ નાથ વિહોણીને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? ખરેખર બુદ્ધિમાન મનુષ્ય પોતાની પુત્રી કોઈ શુરવીરને ન આપવી જોઈએ. જુઓ, હું શુરવીરની પત્ની હોવાના કારણે તત્કાળ વિધવા બનાવી દેવામાં આવી અને આ રીતે હું બધી રીતે હણાઈ ગઈ. રાજરાણી હોવાનું મને જભિમાન હતું એ ભાંગી ગયું. નિત્ય નિરંતર સુખી રહેવાની મારી આ આશા નષ્ટ થઈ ગઈ તથા હું અગાધ અને વિશાળ શોક સમુદ્રમાં ડૂબી ગઈ. ખરેખર મારું કઠોર હૃદય લોઢાનું બનેલું છે, તેથી જ તો પોતાના સ્વામીને હણાઈ ગયેલા જોઈને એના સેંકડો ટુકડા થઈ જતા નથી. અરે રે, જે મારા સુહૃદ સ્વામી અને સ્વભાવે જ પ્રિય હતા તથા સંગ્રામમાં મહાપરાક્રમી એવા શુરવીર હતા, તેઓ સંસારમાંથી ચાલ્યા ગયા. પતિવિહોણી સ્ત્રી ભલે ને પુત્રવતી અને ધન ધાન્યથી સમૃદ્ધ કેમ ન હોય, પરંતુ લોકો એને વિધવા જ કહે છે. વીર, પોતાના શરીરમાંથી નીકળેલા લોહીમાં તમે એ રીતે સૂઈ રહ્યા છો જેમ અગાઉ ઇન્દ્રગોપ નામના કીડા જેવા રંગના બીછાના ધરાવતા પોતાના પલંગ પર સૂતા હતા. વાનર શ્રેષ્ઠ, તમારું સંપૂર્ણ શરીર ધૂળ અને લોહીથી લથપથ થઈ ગયું છે, તેથી હું મારી બંને ભુજાઓથી તમારું આલિંગન કરી શકતી નથી. આ અતિ ભયંકર વેરમાં સુગ્રીવ આજે કૃતકૃત્ય થઈ ગયા. શ્રીરામના છોડેલા એક બાણે એમનો સંપૂર્ણ ભય હરી લીધો. તમારી છાતીમાં જે બાણ પેસી ગયું છે એ મને તમારું શરીરનું આલિંગન કરતા રોકી રહ્યું છે. એ કારણે તમારું મૃત્યુ થઈ ગયું હોવા છતાં પણ હું ચૂપચાપ જોઈ રહી છું, તમને હૃદય લગાડી શકતી નથી. તે સમયે નીલે વાલીના શરીરમાં પેસી ગયેલા એ બાણને કાઢ્યું, જાણે પર્વતની ગુફામાં છુપાયેલા પ્રજ્વલિત મુખવાળા વિષધર સ્વરૂપને ત્યાંથી ખેંચી કાઢ્યો હોય. વાલીના શરીરમાંથી કાઢવામાં આવેલા એ બાણનું તેજ અસ્તાચલના શિખર પર ઝાંખા થઈ રહેલા કિરણોવાળા સૂર્યની પ્રભા જેવું લાગતું હતું. બાણ કાઢી લીધા પછી વાલીના શરીરમાંથી બધા ઘાવમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી, જાણે કોઈ પર્વતમાંથી ગેરું ભળિયા લાલ જળની ધારાઓ વહી રહી હોય. વાલીનું શરીર રણભૂમિની ધૂળથી ભરાઈ ગયું હતું. એ સમયે બાણથી ઘાયલ થયેલા પોતાના સુરવીર સ્વામીના એ શરીરને લૂંછતી હોય એમ તારા પોતાના નેત્રના આંસુજળથી સીંચવા લાગી. પોતાના હણાયેલા પતિના બધા અંગોને રક્તથી ભીંજાઈ ગયેલા જોઈને વાલી પત્ની તારાએ ભૂરી આંખોવાળા પુત્ર અંગદને કહ્યું, બેટા જુઓ, તમારા પિતાની અંતિમ સ્થિતિ કેટલી ભયંકર છે. તેઓ અત્યારે પૂર્વના પાપોના કારણે પ્રાપ્ત થયેલા વેરભાવથી પાર થઈ ચૂક્યા છે. વત્સ, પ્રાતઃકાળના સૂર્યની જેમ અરુણ ગોર શરીરના તમારા પિતા રાજા વાલી હવે યમલોકમાં ચાલ્યા ગયા છે. એ તમને બહુમાન આપતા હતા, તમે એમના ચરણોમાં પ્રણામ કરો. માતાના આમ કહેવાથી અંગદે ઊભા થઈને પોતાની ભરાવદાર અને ગોળાકાર ભુજાઓ દ્વારા પિતાના બંને પગ પકડી લીધા અને પ્રણામ કરતા કહી, પિતાજી હું અંગદ છું. ત્યારે તારાએ કહ્યું, પ્રાણનાથ, કુમાર અંગદ પહેલાંની જેમ આજે પણ તમારા ચરણોમાં પ્રણામ કરે છે, પરંતુ તમે એને ચિરંજીવી રહો બેટા એમ કહીને આશીર્વાદ કેમ આપતા નથી? જેમ કોઈ વાછડા સહિત ગાય સિંહ દ્વારા તત્કાળ મારી નાખેલા સાંઢ પાસે ઊભી હોય, એ જ રીતે પુત્ર સાથે હું પ્રાણહીન થયેલા આપની સેવામાં બેઠી છું. તમે યુદ્ધરૂપી યજ્ઞનું અનુષ્ઠાન કરીને શ્રીરામના બાણરૂપી જળથી મુજ પત્ની વિના એકલાએ જ અવભૂત સ્નાન કેવી રીતે કરી લીધું? યુદ્ધમાં તમારાથી સંતુષ્ટ થયેલા દેવરાજ ઇન્દ્રે તમને જે સુવર્ણની પ્રિય માળા આપી રાખી હતી, એ માળા અત્યારે તમારા ગળામાં હું કેમ જોતી નથી? બીજાને માન આપનારા વાનરરાજ પ્રાણ છોડી દીધા પછી પણ તમને રાજ્ય લક્ષ્મી એ રીતે છોડતી નથી જેમ ચારે બાજુ ગોળ ફરી રહેલા સૂર્યદેવની પ્રભા ગિરિરાજ મેરીની કદી છોડતી નથી. મેં તમારા હિતની વાત કહી હતી, પરંતુ તમે એનો સ્વીકાર ન કર્યો. હું પણ તમને રોકી રાખવામાં સમર્થ ન થઈ શકી. એનું ફળ એ આવ્યું કે તમે યુદ્ધમાં હણાઈ ગયા. તમારા હણાઈ જવાથી હું પણ પુત્ર સહિત હણાઈ ગઈ. હવે લક્ષ્મી તમારી સાથે મને અને મારા પુત્રને પણ ત્યજી રહી છે. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના કિષ્કિંધાકાંડમાં 23મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.